مدینہ بڑا آمینہ نلال છો તમે રાખો છો તમે સહુનો ખ્યાલ મારી બિગડી બનાવો રાખો છો તમે સહુનો ખ્યાલ મારી બિગડી બનાવો મદીના વડા આમીના બિગડી બનાવો.